سورة مرسلات سورة نمبر 77 بسم الله الرحمن الرحيم شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی والمرسلات عرفا قسم چھے تے ہواونی کہ جے تازگی بخشوا ماٹے موکلوا ما آوے چھے یعنی کہ لوکو نا من نے تازگی دیوا ماٹے موکلوا ما آوے چھے પછી કસમ છે તે હવાઓની કે જે સખ્તાઈથી ફૂંકાય છે ને કસમ છે તે હવાઓની કે જે વાદળાઓને બરાબર રીતે ફેલાવી દે છે પછી જે વાદળાઓને બરાબર રીતે વિખેરી નાખે છે પછી કસમ છે વહી લાવનારાઓની યાની કે વહી લાવનાર ફરિશ્તાઓની ઉઝરન અઉ નુઝરા ઇન્નમા તુઅદુન લવાકિ દલીલો પૂરી કરવા અથવા બિવરાવવા માટે બેશક જે કયામતનો તમને વાયદો કરવામાં આવે છે તે ચોક્કસ થઈને રહેનાર છે પછી જ્યારે સિતારાઓ તેજ વગરના થઈ જશે અને જ્યારે આસમાન ફાડી નાખવામાં આવશે ને જ્યારે પહાડ ચૂરે ચૂરાને ભૂકે ભૂકા થઈ ગયેલા દેખાશે ને જ્યારે રસૂલો નક્કી કરેલા વખતે ભેગા કરવામાં આવશે આ બધું ક્યા દિવસ ઉપર મુલતવીને મોકૂફ રાખવામાં આવ્યું છે ફેંસલાના દિવસ માટે અને તું શું સમજ્યો કે ફેંસલાનો દિવસ શું છે તે દિવસે જુઠલાવનારાઓની બુરી દશા થશે શું અમોએ આગલાઓનો નાશ નથી કર્યો પછી પાછલાઓને તેમની પાછળ લગાડી દઈશું અમે ગુનેગારો સાથે એવું જ વર્તનને વર્તાવ ચલાવીએ છીએ તે દિવસે જુઠલાવનારાઓની બુરીને ખરાબ દશાને હાલત થશે શું અમોએ તમને એક હલકટ પાણીથી પેદા નથી કર્યા પછી અમોએ તેને એક હિફાજત વાળી જગ્યામાં યાની કે ગર્ભમાં રાખ્યું એક નક્કી કરેલા સમય સુધી પછી અમોએ તેને એક માપસર બનાવ્યો તો અમે કેવા ઉત્તમ માપસર હિસાબસર બનાવનારા છીએ તે દિવસે જુઠલાવનારાઓની બુરી હાલત થશે શું અમોએ જમીનને પૂરતી નથી બનાવી જીવતા તથા મોત પામેલાઓના સમાવેશ માટે કોઈ ના કુમા અને અમોએ જમીનમાં ઊંચા ઊંચા પહાડ કાયમ કર્યા ને અમોએ તમને મીઠું પાણી પીવડાવ્યું. તે દિવસે જૂઠલાવનારાઓની બુરી હાલત થશે. તેમને કહેવામાં આવશે કે જે અઝાબને, જે સજાને તમે જૂઠલાવ્યા કરતા હતા તે તરફ ચાલો. ત્રણ શાખાવાળી આગની છાયા તરફ ચાલો. જેમાં ન ટાઢક છે અને ન તે આગની ઝાળથી બચાવી લેતી હશે. મોટા મોટા ઘર જેવડા અંગારા ફેંકતી હશે, જાણે કે તે પીળા ઊંટ ન હોય. તે દિવસે જૂઠલાવનારાઓની બુરી હાલત થશે. એ જ તે દિવસ છે કે ગુનેગારો હેબતના માર્યા બોલી પણ નહીં શકે અને ન તેમને રજા આપવામાં આવશે કે તેઓ બહાના રજૂ કરે. તે દિવસે જૂઠલાવનારાઓની બુરી હાલત થશે. એ જ તો ફેસલાનો દિવસ છે. અમોએ તમને તથા તમારી આગળનાઓને ભેગા કરી લીધા છે, માટે જો તમને કોઈ ચાલ ચાલતા આવડતી હોય, કોઈ રમત રમતા આવડતી હોય, તો હવે મારી સાથે રમો. તે દિવસે જૂઠલાવનારાઓની માઠી દશા બેઠશે. બેશક મુત્તકી લોકો, પરહેજગાર લોકો છાંયડામાં બેસી જરાઓનું પાણી પીતા હશે ને એવા મેવા ખાતા હશે કે જેમની તેઓ ઈચ્છા કરશે. તેમને કહેવામાં આવશે કે જે સારા કામો તમે કરતા હતા તેના બદલામાં સુખેથી ખાવો પીવો. બેશક અમે નેકી કરનારાઓને એવો જ બદલો આપીએ છીએ. તે દિવસે જૂઠલાવનારાઓની ખરાબ દશા થશે. ખાઈ પી લો અને થોડા દિવસ લાભ ને ફાયદો મેળવી લો, પણ તમે ગુનેગાર તો છો જ. તો તે દિવસે જૂઠલાવનારાઓની ખરાબ દશા થશે. ને જ્યારે તેમને કહેવામાં આવે છે કે રૂકુ કરો તો તેઓ રૂકુ કરતા નથી. તે દિવસે જૂઠલાવનારાઓની બુરી દશા થશે. માટે આ કુરાને મજીદ પછી તેઓ કઈ વાત ઉપર ઈમાન લાવશે?